73 سورة مزمل. بسم الله الرحمن الرحيم. شروع کرو چو رحمان ان رحیم اللہ نا نام تھی. يا ايها المزمل هي چادر ما ویٹلا ایلا رسول. قم الليل الا قليلا. تو راترے نماز ماٹے اٹھیا کر پن تھوڑو وقت. نصفه او انقص منه قليلا. એટલે કે અર્ધી રાત અથવા તેથી પણ કાંઈ ઓછી કરી દે. اوزر عليه ورتل القرآن ترتيلا. અથવા તે પર કાંઈ વધારી લે અને કુરાનને સાફ રીતે પઢ. નજદીકમાં જ અમે તારા પર એક ભારે હુકમનો બોજો નાખીશું. બેશક રાતનું ઉઠવું મનની ખ્વાહિશને ઘણી સખત રીતે છુંદી નાખે છે, યાનિ કે નાબૂદ કરી નાખે છે, અને સાફ બોલવામાં વધારે મદદ કરે છે. બેશક તારા માટે દિવસમાં લાંબી રોકાણો રહે છે. માટે રાત્રિના સમયે તું તારા પરવરદિગારના નામનું રટણ કર્યા કર અને સર્વે રીતે તેનો જ થઈને તેનું જ ધ્યાન ધર. તે પૂર્વ તથા પશ્ચિમનો માલિક છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, માટે તું તેને જ તારો કામનો અંજામ આપનાર બનાવી લે. અને તે લોકો કે જે કાંઈ કહે છે તેના પર સબ્ર કર અને બરાબર તરીકાથી તેમની સાથે રહેવું છોડી દે. અને જુઠલાનારા દોલતમંદોથી બદલો લેવાનું મારા પર છોડી દે અને તેમને થોડીક મોહલત આપ. બેશક અમારી પાસે ભારે ભારે બેડીઓ છે અને બાળી નાખનારી આગ પણ. અને ગળામાં ફસી જનાર ખોરાક અને દુઃખદાયક અજાબ પણ. તે દિવસે કે જે દિવસે જમીન તથા પહાડ ધ્રુજવા લાગશે અને પહાડો વિખરાયેલી રેતીના ઢગલા થઈ જશે. બેશક અમોએ તમારા તરફ એક રસૂલ તમારી હાલતની સાક્ષી આપનાર તરીકે મોકલ્યો છે, જેવી રીતે કે અમોએ ફિરઔનની તરફ રસૂલ મોકલ્યો હતો. પણ ફિરઔને તે રસૂલની નાફરમાની કરી હતી, જેથી અમોએ તેની ઘણી સખત ધરપકડ કરી. માટે અગર તમોએ નાસ્તિકપણું કર્યું તો તમે તે દિવસથી કેવી રીતે બચશો કે જે બાળકોને ઝઈફ કરી દેશે. અને તે દિવસે આકાશ ફાટી પડશે ને તેનો વાયદો પૂરો થઈને રહેશે. બેશક આ એક નસીહત છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગાર તરફનો રસ્તો ધારણ કરી લે. والله يقدر الليل والنهار علم أن لن تحصوه فتاب عليكم فاقرؤوا ما تيسر من القرآن علم أن سيكون منكم مرضى وآخرون يضربون في الأرض يبتغون من فضل الله وآخرون يقاتلون في سبيل الله فاقرؤوا ما تيسر منه وأقيموا الصلاة وآتوا الزكاة وأقرضوا الله قرضا حسنا وما تقدموا لأنفسكم من خير تجدوه عند હે રસૂલ, બેશક તારો પરવરદિગાર જાણે છે કે તું અને જેઓ તારી સાથે છે તેમનું એક ટોળું, એક ગીરો રાત્રિના લગભગ પોણી રાત્રિ અને ક્યારેક અડધી રાત સુધી અને ક્યારેક પા રાત સુધી નમાઝ પડતું રહેતું હોય છે, અને રાત તથા દિવસનો હિસાબ અલ્લાહ જ નક્કી કરે છે. તે આ પણ જાણે છે કે તમે તેનો અંદાજો કરી શકતા નથી, જેથી તે પોતાની મહેરબાની સાથે તમારી તરફ રજૂ થયો. માટે કુરાનમાંથી જેટલું બની શકે તેટલું પડ્યા કરો. તે અલ્લાહ આ પણ જાણે છે કે તમારામાંથી કેટલાક જરૂર બીમાર હશે અને બીજા થોડાક અલ્લાહની રોજી મેળવવા માટે મુસાફરીમાં હશે અને બીજા થોડાક અલ્લાહની રાહમાં લડતા હશે. માટે તેમાંથી જેટલું બની શકે તેટલું પડ્યા કરો અને નમાઝ પડતા રહો તથા ઝકાત આપતા રહો અને અલ્લાહને કર્જે હસના આપ્યા કરો. અને જે પણ નેકી તમે તમારી જાતના લાભ માટે પહેલાથી મોકલશો તે અલ્લાહ પાસે મેળવશો, જે આ દુનિયા માટે ઉત્તમ છે અને આખિરતના બદલારૂપે મહાન છે. અને અલ્લાહની બક્ષિશ માંગ્યા કરો. બેશક અલ્લાહ મોટો માફ કરનાર અને મોટો દયાવાન છે.